શીખવું એટલે માત્ર જાણકારી ભેગી કરવી એ જ નહીં, શીખવું એટલે જીવનમાં ફેરફાર લાવવો. ઘણાને ઘણું બધું ખબર હોય છે, પણ બહુ ઓછા લોકો એવા હોય છે જે એ જ્ઞાનને આચરણમાં ફેરવે. જ્યારે જ્ઞાન અમલમાં આવે ત્યારે જ તે શક્તિ બને છે, નહીંતર એ માત્ર શબ્દો રહી જાય છે. એક નાનું પગલું કે એક નાનો પ્રયાસ આપણે સમજણને અનુભવમાં બદલી દે છે. મિત્રો, યાદ રાખીએ, પુસ્તકમાંથી શીખેલું જીવનમાં અજમાવીશું ત્યારે જ સાચું શીખવું બની રહેશે. કારણ કે શીખવું એટલે માત્ર જાણવું નહીં, શીખેલું જીવનમાં જીવવું એ જ સાચું શીખવું છે.